શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 31મો. સુવ્રત મુનિ કહે છે, હે શ્રેષ્ઠ રાજન, ઉપનયન સંસ્કારને પ્રાપ્ત કરી શ્રીહરિ ગુરુએ ઉપદેશ કરેલા સ્વધર્મનું પાલન કરતા કરતા માતા પિતા ધર્મભક્તિની પરમ સ્નેહથી સેવા કરતા હતા, છતાં તેના મનમાં ગૃહત્યાગ કરવાની ઈચ્છા વર્તતી હતી. કારણ કે ધરતી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે જ પોતાના અવતારનું મૂળ પ્રયોજન છે, તેથી તે વિચારવા લાગ્યા કે અધર્મને માર્ગે ચાલનારા એવા ધર્મના દ્વેષી અસુરોનો પરાભવ કરી આ પૃથ્વી પર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે જ હું પ્રગટ થયો છું, તેથી મારે ઘર છોડવું જ જોઈએ. પરંતુ મારી પ્રાપ્તિથી માતા પિતા સુખી વર્તે છે, તેમને શત્રુઓનો ભય પણ નિવૃત્તિ પામ્યો છે. જો હું અત્યારે ઘરનો ત્યાગ કરીશ તો મારા વિયોગથી મારા માતા પિતા ધર્મભક્તિ બહુ દુઃખી થશે અને મારા વિયોગનું દુઃખ સહન કરી શકશે નહીં. તેથી પ્રથમ મા બાપને વિપ્ર દુર્વાસા મુનિના શાપથી મુક્ત કરી મનુષ્યભાવ છોડાવી દિવ્ય ભાવે મારી સાથે રાખી પછી જ હું ઘરનો ત્યાગ કરીશ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે પોતાના અંતરમાં ગૂઢ નિર્ધાર કરી ભગવાન શ્રીહરિ વેદને વિશે આદરભાવ રાખી તેના એક અધ્યયનના મિશે પોતાના ભવનમાં નિવાસ કરીને રહ્યા અને શ્રી રામકૃષ્ણનું ભજન સ્મરણ કરવા લાગ્યા. શ્રીહરિએ વિદ્યાભ્યાસ માટે બીજા કોઈ વિદ્વાન ગુરુનો આશરો લીધો નહીં, કારણ કે સર્વ કરતાં શ્રેષ્ઠ ધર્મદેવને જ વિદ્યાગુરુ તરીકે સ્વીકાર્યા હતા. તેથી તેમની પાસેથી વેદોમાં ત્રીજા વેદ એવા સામવેદનું પ્રથમથી જ અધ્યયન શરૂ કર્યું અને તીવ્ર બુદ્ધિ હોવાથી ટૂંક સમયમાં જ સામવેદનું અધ્યયન સમાપ્ત કર્યું. તેથી પિતા ધર્મદેવ અને અન્ય વિદ્વાનો પણ અતિ આશ્ચર્યમાં ગરકાવ થયા. ત્યાર પછી શ્રીહરિએ રામાયણાદિ મહાકાવ્યો, મીમાંસા આદિ શાસ્ત્રો, ભાગવતાદિ પુરાણો અને રામાનુજાચાર્ય કૃત મહાભાષ્ય આદિક જે કોઈ ગ્રંથોનું ધર્મદેવને જ્ઞાન હતું તે સર્વેનો અભ્યાસ પિતા ધર્મદેવ પાસેથી સારી રીતે કર્યો અને પછી ધર્મદેવ પણ પોતે વૃદ્ધ થયા છે એમ જાણી સંસારમાંથી તીવ્ર વૈરાગ્યને પામી તથા સાંખ્ય જ્ઞાનનો આશ્રય કરી ભગવાન શ્રીકૃષ્ણના ધ્યાનપરાયણ જીવન જીવવા લાગ્યા. ધર્મદેવે પુત્ર શ્રીહરિને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, યોગ અને ભક્તિનો પોતાના અનુભવ પ્રમાણેનો યથાશાસ્ત્ર ઉપદેશ આપ્યો. પછી સૌરાષ્ટ્ર આદિ પ્રાંતમાં વિચરણ કરતા ઉદ્ધવાવતાર સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનો મહિમા સમજાવ્યો. પછી પોતાના ઉદ્ધવ સંપ્રદાયની સમગ્ર રીતિ, નીતિ, પ્રવૃત્તિ, વર્તન આદિનો પ્રકાર તત્વપૂર્વક શ્રીહરિને સમજાવ્યો. હે રાજન, શ્રીહરિ પણ અલ્પકાળમાં જ વિદ્યાદિ તથા સ્વધર્માદિ સર્વ ગુણોમાં પિતા ધર્મદેવ તુલ્ય થયા, મહાયશસ્વી થયા અને સર્વે જનોને માટે માન્ય, પ્રશંસનીય અને પૂજનીય થયા. પિતા ધર્મદેવ પોતાના ભવનમાં જ્યારે શ્રીમદ ભાગવતની કથા કહેતા ત્યારે શ્રીહરિ એકાગ્ર ચિત્તથી નિરંતર તેનું શ્રવણ કરતા. ત્યાર પછી શ્રીહરિએ સમગ્ર મહાભારતનું અને સ્કંદપુરાણનું પિતા ધર્મદેવ થકી શ્રવણ કર્યું તથા ધર્મપ્રિય એવા શ્રીહરિએ યાજ્ઞવલ્ક્ય આદિ ઋષિમુનિઓએ રચેલી સમગ્ર સ્મૃતિઓ અને ધર્મશાસ્ત્રોનું પણ પિતા ધર્મદેવ પાસેથી શાંત ચિત્તે શ્રવણ કર્યું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી કુશાગ્ર બુદ્ધિવાળા શ્રીહરિએ પોતાની ઉત્કૃષ્ટ બુદ્ધિથી સમગ્ર શતશાસ્ત્રોમાંથી સારસાર નિશ્ચિત કરી તે સમગ્ર સારનો નિત્ય પાઠ કરવા માટે અલગથી એક ગ્રંથ ગુટકારૂપે લખી લીધો. તેમાં શ્રીમદ ભાગવતમાંથી સારરૂપે પંચમ સ્કંધ અને દશમ સ્કંધ, સ્કંદપુરાણમાંથી સારરૂપ શ્રી વાસુદેવ મહાત્મ્ય, સમગ્ર મહાભારતમાંથી સારરૂપે ભગવદ્ ગીતા, વિદુર નીતિ અને વિષ્ણુ સહસ્ત્રનામ, અને સર્વધર્મશાસ્ત્રોના સારરૂપે સર્વોત્તમ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનું અલગથી પ્રેમપૂર્વક આલેખન કરી લીધું. આ ચાર સારનો ગુટકો લખીને શ્રીહરિએ ધર્મદેવને દેખાડ્યો. સર્વશાસ્ત્રના સારરૂપ તે ગુટકાને જોઈને પિતા ધર્મદેવ અતિ પ્રસન્ન થયા અને આ કોઈ અમાનુષી બુદ્ધિ છે એમ જાણી કહેવા લાગ્યા કે હે પુત્ર, ભગવાનની પૂજા કર્યા બાદ સમયની અનુકૂળતાએ આ સાર ચતુષ્ટયનો તમારે પાઠ કરવો અને જો કોઈ શ્રોતાઓ હોય તો તેમની આગળ આની કથા પણ કહેવી. હે રાજન, ભલે, એમ હું કરીશ. એ પ્રમાણે પિતા ધર્મદેવના વચન સ્વીકારી શ્રીહરિ પ્રતિદિન સાર ચતુષ્ટયનો પાઠ કરતા અને શ્રોતાઓને કર્ણપ્રિય એની કથા પણ સંભળાવતા. સમય મળતા શ્રીહરિએ શતશાસ્ત્રના સાર ચતુષ્ટયને સુંદર, સ્પષ્ટ અને સૂક્ષ્મ અક્ષરોથી કાગળમાં લખી એક નાની પુસ્તિકા બનાવી સદાય પોતાની સાથે રાખતા. પ્રતિદિન શ્રીમદ ભાગવતાદિ શતશાસ્ત્રોનું શ્રવણ કરતા રહેતા હોવાથી શ્રીહરિને ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માને વિશે જ એક સુદૃઢ ઉપાસ્ય બુદ્ધિ થઈ. ત્યાર પછી સામાન્ય વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કરવા ઈચ્છતા શ્રીહરિને ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યપદે રહેલા પિતા ધર્મદેવે સંપ્રદાયની રીત અનુસાર દીક્ષા અર્પણ કરી. તેમાં ધર્મદેવે વિવેકશીલ પોતાના પુત્ર શ્રીહરિને શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. ત્યાર પછી ત્રણ અહિંસાદી સદ્ધર્મનો પણ ઉપદેશ કર્યો. હે રાજન, ત્યાર પછી શ્રીહરિ પિતા ધર્મદેવે ઉપદેશેલી રીતિ મુજબ જ અતિ હર્ષથી ભગવાન શ્રીકૃષ્ણનું પ્રતિદિન પૂજન કરતા અને સ્વસ્વરૂપમાં સ્વાભાવિકી અખંડ સ્થિતિ હોવા છતાં તથા સર્વે ધર્મો પોતાના સ્વરૂપમાં સદાય રહેલા હોવા છતાં લોકશિક્ષણને માટે તેનું યથાર્થ પાલન કરતા હતા. વળી હે રાજન, મનુષ્યોને માટે અતિ દુષ્કર એવા અષ્ટ પ્રકારના બ્રહ્મચર્ય વ્રતને આ પૃથ્વી ઉપર સારી રીતે પોષવા માટે સ્વયં પરમાત્મા હોવા છતાં શ્રીહરિ લોકશિક્ષાને માટે તેનું યથાર્થ પાલન કરતા હતા. આ પ્રમાણે સાક્ષાત સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન હોવા છતાં જનશિક્ષાને માટે શતશાસ્ત્રનો અભ્યાસ અને નિરંતર ભગવાનની ભક્તિ કરતા ધર્મપુત્ર શ્રીહરિને જન્મથી 11મું વર્ષ પ્રાપ્ત થયું. તે સમયે અશ્વત્થામાના શાપને કારણે વિના શસ્ત્રે ફરતા એવા અને પોતાના એકમાત્ર શત્રુ ધર્મપુત્ર શ્રીહરિને મારવાને માટે પ્રયત્નશીલ થયેલા અનેક અસુરો વારંવાર ટોળામાં મળી અયોધ્યાપુરીમાં આવી આંટા મારવા લાગ્યા. તે અસુરોએ દંભથી વૈષ્ણવી ભક્તોનો વેશ ધાર્યો હતો, પરંતુ શરીરે મહાબળવાન અને મદોન્મત્ત જણાતા એ અસુરોના નેત્રો લાલચોળ હતા અને હાથમાં ભયંકર તલવારાદિ શસ્ત્રો ધારણ કર્યા હતા. મારવા આવેલા તે સર્વે અસુરો ધર્મપુત્ર નીલકંઠના યોગ પ્રભાવથી પરસ્પર મોહ પામ્યા, તેથી પરસ્પર શત્રુભાવ ઉત્પન્ન થયો. આ જ નીલકંઠ છે એમ પરસ્પર માની અંદરોઅંદર એકબીજાનો સંહાર કરવા લાગ્યા. જેવી રીતે સંસપ્તક નામના ક્ષત્રિયો અર્થાત એકવાર પ્રતિજ્ઞા કરી યુદ્ધમાં ઉતરે પછી કદી પાછા ન હટે તેવા ક્ષત્રિયો પૂર્વે મહાભારતના યુદ્ધમાં ઉતર્યા ત્યારે અર્જુનના ત્વાષ્ટ્ર નામના અસ્ત્રથી પરસ્પર મોહ પામી એકબીજાને અર્જુનમાંની પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા અને નાશ પામ્યા, તેવી જ રીતે અહીં અયોધ્યાપુરીમાં પણ સર્વે અસુરો પરસ્પર સૌને નીલકંઠ માની લડીને નાશ પામ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીહરિએ ત્યાં રહેલા સમસ્ત અસુરોનો નાશ કર્યો. હવે દેશ દેશાંતરમાં રહેલા અસુરોનો પણ નાશ કરવાની ઈચ્છા કરી. એમ કરતા સંવત 1848ના કાર્તિક માસનો સમય આવ્યો. ભક્તિમાતા કાર્તિકી વ્રતનું અનુષ્ઠાન કરતા હતા, તેથી તેમનું શરીર અતિ કૃશ થઈ ગયું હતું. કાર્તક સુદ 8મી રાત્રિએ ભક્તિમાતાના શરીરે તાવ આવ્યો, તેથી શરીરના અવયવો શિથિલ થયા. રામપ્રતાપ આદિ સંબંધીજનોએ સારા સારા વૈદ્યોને પોતાના ઘેર બોલાવી સૌ પોતપોતાની બુદ્ધિ અને જાણકારી અનુસાર સારવાર કરાવવા લાગ્યા. તે વૈદ્યોએ પણ તાવનો પ્રતિકાર કરવા અનેક ઉપાયો કર્યા, છતાં તાવની પીડા શાંત થઈ નહીં એમ કરતા નવમીની રાત્રિ આવી. માતાની સેવા કરતા શ્રીહરિ ભક્તિમાતાને બોધ આપતા કહેવા લાગ્યા, માતાનો અંતકાળ નજીકમાં જ આવ્યો છે એમ જાણી માતાની સેવા કરી રહેલા શ્રીહરિએ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવાની ઈચ્છાથી માતાની નજીક બેસી કહેવા લાગ્યા, હે માં, શતશાસ્ત્રોના પ્રમાણવાળું અને સર્વનું તથા તમારું હિત કરનારું મારું વચન સાંભળો. હે માં, ભગવાન વિષ્ણુની માયા છે તે જ જીવ પ્રાણી માત્રને જન્મમરણના પ્રવાહરૂપ આ સંસારમાં દુઃખ આપનારી છે. હે માં, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યયુક્ત અતિ તીવ્ર પ્રેમપૂર્વકની ભક્તિ વડે ભગવાનના સ્વરૂપને વિશે જ્યારે મન સ્થિર થાય છે ત્યારે માયાની સંપૂર્ણપણે નિવૃત્તિ થાય છે. આનાથી બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. માયા છે તે સર્વે આપત્તિઓનું મૂળ છે. તેને છેદવાનું શ્રેષ્ઠ સાધન એક ભગવદ્ ભક્તિ યોગ જ છે એમ હું માનું છું. હે માં, જે મેં કહ્યું તે જ સાંખ્ય, યોગ, પંચરાત્ર આદિ શતશાસ્ત્રો કહે છે અને તેમના જ્ઞાતા મહર્ષિઓ પણ તે જ કહે છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પરમ સ્નેહી પોતાના પુત્ર શ્રીહરિના મુખકમળમાંથી નીકળતા વચનામૃતને પરમ આદરથી સાંભળતા માં ભક્તિને પૂર્વે કાલિદત્ત અસુરના નાશના સમયની જેમ ભગવાન શ્રીહરિની ઈચ્છાથી અત્યારે પણ મારા પુત્ર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એવું જ્ઞાન થયું. ત્યાર પછી વર્ણિવેશે પોતાની સમીપે બેઠેલા પોતાના પુત્રને સાક્ષાત નારાયણ છે એમ જાણી અતિશય પ્રસન્ન થયા અને જગતના પદાર્થોમાંથી વૈરાગ્ય થયો. તેથી શ્રીહરિને શરણે થયા. ઢોલિયામાંથી મા ભક્તિ તત્કાળ બેઠા થયા. બે હાથ જોડી શ્રીહરિને પ્રણામ કર્યા. શ્રીહરિની આગળ સ્વસ્થ ચિત્તે બેસી અંતરમાં સંસારના બંધનોમાંથી મુક્ત થવાની ઈચ્છા થઈ છે તેથી પૂર્વે સંક્ષેપથી સાંભળ્યું હોવા છતાં પણ આત્યંતિક મોક્ષનું સાધન વિસ્તારથી પૂછવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પ્રથમ પ્રકરણમાં શ્રીહરિએ વિદ્યાનો અભ્યાસ કર્યો, પિતા પાસેથી સામાન્ય દીક્ષા ગ્રહણ કરી અને આવેલા અસુરોના સમૂહોનો સંકલ્પ માત્રથી વિનાશ કર્યો તથા મા ભક્તિને તાવ આવ્યો એ પ્રસંગનું નિરૂપણ કર્યું. એ નામે 31મો અધ્યાય પૂર્ણ થયો.